આ શક્તિના 27 પ્રકાર છે. 27 પ્રકાર વાળી આ શક્તિ સાથે સર્વેશ્વર શિવ સંપૂર્ણ વિશ્વને વ્યાપ્ત કરીને સ્થિત છે. એમના ચરણોમાં મુક્તિ બિરાજે છે. પૂર્વકાળની વાત છે. સંસાર બંધનમાંથી છૂટવાની ઈચ્છા વાળા કેટલાક બ્રહ્મવાદી મુનિઓના મનમાં સંશય થયો. એ પરસ્પર મળીને યથાર્થ રૂપે વિચાર કરવા લાગ્યા, આ જગતનું કારણ શું છે, અમે શેમાંથી ઉત્પન્ન થયા છીએ અને શેમાં શાથી જીવને ધારણ કરીએ છીએ, અમારી પ્રતિષ્ઠા ક્યાં છે, અમારા અધિષ્ઠાતા કોણ છે, અમે કોના સહયોગથી સદા સુખમાં અને દુઃખમાં રહીએ છીએ, કોણે આ વિશ્વની અલંગનીય વ્યવસ્થા કરી છે. જો કહીએ કે કાલ સ્વભાવ નિયતિ અને યદચ્છા આમાં કારણ છે, તો આ કથન યુક્તિ સંગત નથી જણાતું. પાંચે મહાભૂત તથા જીવાત્મા પણ કારણ નથી, આ સર્વનો સંયોગ તથા અન્ય કોઈ પણ કારણ નથી. કેમ કે આ કાલ આદિ અચેતન છે. જીવાત્માના ચેતન હોવાથી પણ તે સુખ દુઃખથી અભિભૂત તથા અસમર્થ હોવાથી આ જગતનું કારણ બની શકે નહીં. તેથી કયું કારણ છે એનો વિચાર કરવો જોઈએ. આ પ્રકારે અંદરોઅંદર વિચાર કરવા ઉપર જ્યારે તે યુક્તિઓ દ્વારા કોઈ પણ નિર્ણય સુધી ન પહોંચી શક્યા, ત્યારે તેમણે ધ્યાન યોગમાં સ્થિત થઈને પરમેશ્વરની સ્વરૂપ ભૂતા અચિંત્ય શક્તિનો સાક્ષાત્કાર કર્યો. જે પોતાના જ ગુણોથી સત્વ રજ અને તમથી ઢંકાયેલી છે તથા તે ત્રણે ગુણોથી પર છે, પરમેશ્વરની તે સાક્ષાત શક્તિ સમસ્ત પાશોનો વિચ્છેદ કરનારી છે. એના દ્વારા બંધન કપાઈ જવાથી જીવ પોતાની દિવ્ય દ્રષ્ટિથી એ સર્વ કારણ કારણ શક્તિમાન મહાદેવજીના દર્શન કરવા લાગે છે. જે કાળથી લઈને જીવાત્મા સુધી પૂર્વોક્ત સમસ્ત કારણો પર તથા સંપૂર્ણ વિશ્વ પર પોતાની આ શક્તિ દ્વારા શાસન કરે છે તે પરમાત્મા અપ્રમેય છે. તેના પછી પરમેશ્વરનો પ્રસાદ યોગ, પરમ યોગ તથા સુદ્રઢ ભક્તિ યોગ દ્વારા એ મુનિઓએ દિવ્ય ગતિ પ્રાપ્ત કરી લીધી. હે શ્રી કૃષ્ણ, જે પોતાના હૃદયમાં શક્તિ સહિત ભગવાન શિવના દર્શન કરે છે એમને જ સનાતન શાંતિ પ્રાપ્ત થાય છે, બીજાઓને નહીં. એ શ્રુતિનું કથન છે. શક્તિમાનનો શક્તિથી ક્યારે વિયોગ થતો નથી. તેથી શક્તિ અને શક્તિમાન બંનેના તાદાત્મ્યથી જ પરમાનંદની પ્રાપ્તિ થાય છે. મુક્તિની પ્રાપ્તિમાં જ નિશ્ચય જ જ્ઞાન અને કર્મનો કોઈ ક્રમ વિવક્ષિત નથી. જ્યારે શિવ અને શક્તિની કૃપા થઈ જાય છે ત્યારે તે મુક્તિ હાથમાં આવી જાય છે. દેવતા, દાનવ, પશુ, પક્ષી તથા કીડા મંકોડા પણ એનાથી કૃપાથી મુક્ત થઈ જાય છે. ગર્ભમાં રહેલું બાળક, જન્મતું બાળક, શિશુ, તરુણ, વૃદ્ધ, મુમૂર્ષુ, સ્વર્ગવાસી, નારકી, પતિત, ધર્માત્મા, પંડિત અથવા મૂર્ખ સાંભ સદાશિવની કૃપા થવાથી તત્કાળ મુક્ત થઈ જાય છે એમાં સંશય નથી. પરમેશ્વર પોતાની સ્વાભાવિક કરુણાથી અયોગ્ય ભક્તોના પણ વિવિધ મળોને દૂર કરીને એમના ઉપર કૃપા કરે છે એમાં સંદેહ નથી. ભગવાનની કૃપાથી જ ભક્તિ થાય છે અને ભક્તિથી એમની કૃપા થાય છે. અવસ્થા ભેદનો વિચાર કરીને વિદ્વાન પુરુષ પણ આ વિષયમાં મોહિત થતા નથી. કૃપા પ્રસાદ પૂર્વક જે આ ભક્તિ થાય છે તે ભોગ અને મોક્ષ બંનેની પ્રાપ્તિ કરાવનારી હોય છે. એને મનુષ્ય એક જન્મમાં પ્રાપ્ત કરી શકતો નથી. અનેક જન્મો સુધી શ્રોત સ્માર્ત કર્મોનું અનુષ્ઠાન કરીને સિદ્ધ થયેલા વિરક્ત અને જ્ઞાન સંપન્ન પુરુષો પર મહેશ્વર પ્રસન્ન થાય છે અને કૃપા કરે છે. દેવેશ્વર શિવના પ્રસન્ન થવા ઉપર એ પશુમાં બુદ્ધિપૂર્વક થોડીક ભક્તિનો ઉદય થાય છે ત્યારે તે અનુભવ કરવા લાગે છે કે ભગવાન શિવ મારા સ્વામી છે. પછી તપસ્યા પૂર્વક તે વિવિધ પ્રકારના શૈવ ધર્મોમાં પાલનમાં સંલગ્ન થઈ જાય છે. એ ધર્મોના પાલનમાં વારંવાર લાગ્યા રહેવાથી હૃદયમાં પરાભક્તિનો પ્રાદુર્ભાવ થાય છે. એ પરાભક્તિથી પરમેશ્વરનો પરમ પ્રસાદ ઉપલબ્ધ થાય છે. પ્રસાદથી સંપૂર્ણ પાપથી છુટકારો મળી જાય છે અને તેનાથી પરમાનંદની પ્રાપ્તિ થાય છે. જે મનુષ્યનો ભગવાન શિવમાં થોડો પણ ભક્તિભાવ છે તે ત્રણ જન્મો પછી અવશ્ય મુક્ત થઈ જાય છે. એને આ સંસારમાં યોનિ યંત્રની પીડા સહન કરવી પડતી નથી. સાંગા અને અનંગા એટલે કે અંગ સહિત અને અંગ રહિત જે સેવા છે તેને જ ભક્તિ કહે છે. એના ફરી પાછા ત્રણ ભેદ થાય છે, માનસિક, વાચિક અને શારીરિક. શિવના રૂપ આદિનું ચિંતન છે અને માનસિક સેવા કહે છે. જપ વગેરે વાચિક સેવા છે અને પૂજન વગેરે કર્મ શારીરિક સેવા છે. આ ત્રિવિધ સાધનોથી સંપન્ન થનારી જે આ સેવા છે તેને શિવ ધર્મ પણ કહે છે. પરમાત્મા શિવે પાંચ પ્રકારના શિવ ધર્મ બતાવ્યા છે, તપ, કર્મ, જપ, ધ્યાન અને જ્ઞાન. લિંગ પૂજન વગેરેને કર્મ કહે છે. ચાંદ્રાયણ વગેરે વ્રતનું નામ તપ છે. વાચિક, ઉપાંશુ અને માનસ ત્રણ પ્રકારનો જે શિવ મંત્રનો અભ્યાસ છે તેને જ જપ કહે છે. શિવનું ચિંતન જ ધ્યાન કહેવાય છે તથા શિવ સંબંધી આગમોમાં જે જ્ઞાનનું વર્ણન છે એને જ અહીંયા જ્ઞાન શબ્દથી કહેવાયું છે. શ્રી કંઠ શિવે શિવા પ્રતિ જે જ્ઞાનનો ઉપદેશ કર્યો તે જ શિવાગમ છે. શિવના આશ્રિત જે ભક્તિ જન છે એમના ઉપર કૃપા કરીને કલ્યાણના એકમાત્ર સાધક એવા જ્ઞાનનો ઉપદેશ કરવામાં આવ્યો છે. તેથી કલ્યાણકામી બુદ્ધિમાન પુરુષને માટે જરૂરી છે કે જે પરમ કારણ શિવમાં ભક્તિને વધારે તથા વિષયાશક્તિનો ત્યાગ કરે. શિવ જ્ઞાન, શિવની ઉપાસનાથી દેવતાઓને એમના દર્શન, સૂર્યદેવમાં શિવની પૂજા કરીને અર્ઘ્યદાનની વિધિ તથા વ્યાસાવતારોનું વર્ણન. શ્રી કૃષ્ણ બોલ્યા, હે ભગવાન, હવે હું એ શિવ જ્ઞાન સાંભળવા ઈચ્છો છું જે વેદોનું સાર તત્વ છે અને જેને ભગવાન શિવે પોતાના શરણાગત ભક્તોની મુક્તિ માટે કહ્યું છે. પ્રભુ શિવની પૂજા કેવી રીતે કરી શકાય? પૂજા વગેરેમાં કોનો અધિકાર છે? એ ઉત્તમ વ્રતનું પાલન કરનાર મુનીશ્વર આ બધું મને વિસ્તારપૂર્વક વર્ણવો. ઉપમન્યુએ કહ્યું, ભગવાન શિવે જે વેદોક્ત જ્ઞાનનો સંક્ષિપ્ત કરીને કહ્યું છે તે જ શૈવ જ્ઞાન છે. નિંદા સ્તુતિ વગેરેથી રહિત તથા શ્રવણ માત્રથી જ પોતાનામાં વિશ્વાસ ઉત્પન્ન કરનારું છે. આ દિવ્ય જ્ઞાન ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે અને અનાયાસ જ મોક્ષ આપનાર છે. હું તેને સંક્ષેપમાં જ બતાવીશ, કેમ કે એનું વિસ્તારપૂર્વક વર્ણન કોઈ જ નથી કરી શકતું. પૂર્વકાળમાં મહેશ્વરે શિવ સૃષ્ટિની ઈચ્છા કરીને સત્ય કાર્ય કારણોથી નિયુક્ત થઈને સ્વયં જ અવ્યક્તથી વ્યક્ત રૂપે પ્રકટ થયા. એ સમયે જ્ઞાન સ્વરૂપ વિશ્વનાથે દેવતાઓમાં સર્વપ્રથમ દેવતા વેદપતિ બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા. બ્રહ્માએ ઉત્પન્ન થઈને પોતાના પિતા મહાદેવને જોયા તથા બ્રહ્માજીના જનક મહાદેવજીએ ઉત્પન્ન થયેલા બ્રહ્મા તરફ સ્નેહપૂર્ણ દ્રષ્ટિથી જોયું અને એમને સૃષ્ટિ રચવાની આજ્ઞા આપી. રુદ્રદેવની કૃપા દ્રષ્ટિથી જોવાયા તેથી સૃષ્ટિના સામર્થ્યથી યુક્ત થઈને બ્રહ્મદેવે સમસ્ત સંસારની રચના કરી અને પૃથક પૃથક વર્ણો અને આશ્રમોની વ્યવસ્થા કરી. એમણે યજ્ઞ માટે સોમની સૃષ્ટિ કરી. સોમથી દ્યુલોકનો પ્રાદુર્ભાવ થયો પછી પૃથ્વી, અગ્નિ, સૂર્ય, યજ્ઞમય, વિષ્ણુ અને શચીપતિ ઇન્દ્ર પ્રગટ થયા. એ બધા તથા અન્ય દેવતાઓ રુદ્રાધ્યાય ભણીને પાઠ કરીને રુદ્રદેવની સ્તુતિ કરવા લાગ્યા. ત્યારે ભગવાન મહેશ્વર પોતાની લીલા પ્રકટ કરવા માટે સૌનું જ્ઞાન હરીને પ્રસન્ન મુક્તિએ દેવતાઓ સામે ખડા થઈ ગયા. ત્યારે દેવતાઓએ મોહિત થઈને પૂછ્યું, આપ કોણ છો? ભગવાન રુદ્ર બોલ્યા, એ શ્રેષ્ઠ દેવતાઓ, સૌથી પહેલા હું જ હતો, આ સમયે પણ સર્વત્ર હું જ છું અને ભવિષ્યમાં પણ હું જ રહીશ. મારા સિવાય બીજું કોઈ છે જ નહીં. હું પણ પોતાના તેજથી સંપૂર્ણ જગતને તૃપ્ત કરું છું. મારાથી વધારે કોઈ નથી અને મારા સમાન કોઈ નથી. જે મને જાણે છે તે મુક્ત થઈ જાય છે. આવું કહીને ભગવાન રુદ્ર ત્યાં અંતર ધ્યાન થઈ ગયા. જ્યારે દેવતાઓએ એ મહેશ્વરને ન જોયા ત્યારે સામવેદના મંત્રો દ્વારા તેમની સ્તુતિ કરવા લાગ્યા. અથર્વ શીર્ષમાં વર્ણિત પાશુપત વ્રતને ગ્રહણ કરીને એ અમર ગણોએ પોતાના સંપૂર્ણ અંગોમાં ભસ્મ ચોળી દીધી.